नित्यं क्रियान्मङ्गलम्। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय नमो नमः। श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી છે, સર્વ કરતાં ભજન કરવું તે અધિક છે, ને તે કરતાં પણ સ્મૃતિ રાખવી તે અધિક છે, ને તે કરતાં ધ્યાન કરવું તે અધિક છે, ને તે કરતાં પોતાના આત્માને વિશે ભગવાનને ધારવા તે અધિક છે, અને સર્વ કરતાં તો ભગવાન છે। હમણાં આપણે ઊંઘમાં જવું હોય તો જવાય નહીં, ને ઊંઘમાં ગયા હોઈએ ને પછી ચોર આવીને લૂંટી જાય પણ આપણાથી જગાય નહીં, માટે સર્વ કરતાં તો ભગવાન છે। અને વિષયરૂપી ફાંસલો જીવના ગળામાં નાખ્યો છે તેનું બળ છે, જેમ નદીનો પ્રવાહ ચાલતો હોય ત્યાં સુધી તેનું બળ ન જણાય પણ તેને બંધ કરે ત્યારે ખબર પડે, તેમ મોટા મોટા સૌભરીને પરાશર આદિક દિશાઓના જીતનાર ભારે ભારે તેમને પણ પરાભવ પમાડ્યા છે। તે વાસના જે લિંગ દેહ તે તો આત્યંતિક પ્રલયમાં પણ ન બળ્યું, તે આજ જ્ઞાને કરીને બળે છે, પણ મહારાજે તો સર્વે બારા બંધ કરી દીધા છે, તે જીવ શું કરે। જેમ ધોરિયામાં સાલી તાણે છે તેણે બારા બંધ થઈ જાય છે ને પાણી ક્યાંય જવા પામે નહીં એમ બંધ કર્યું। અને છેલ્લા પ્રકરણનું 13મું વચનામૃત વંચાવીને તેમાં દેશકાળનું બહુ પ્રકારે વિષમપણું થઈ જાય ને તેમાં પણ એકાંતિકપણું રહે કેમ રહે એ પ્રશ્ન ઉપર વાત કરી, જે નિશ્ચય રહે એ જ એકાંતિકપણું છે ને એ જ રહેવાનું। તે જેમ ચિંતામણી રહી ને બીજું ધન સર્વે ગયું પણ કાંઈ ગયું નથી, ને ચિંતામણી ગઈ ને બીજું સર્વે ધન રહ્યું પણ કાંઈ રહ્યું નથી, તેમજ નિશ્ચય રહ્યો તો સર્વે રહ્યું ને અંતે એ જ રહેવાનું છે। અને છેલ્લા પ્રકરણના 35મા વચનામૃતમાં કહ્યું છે, જે 6 લક્ષણે યુક્ત સંત હોય તેની સેવા કરે ભગવાનની સેવાનું ફળ થાય છે, ને તેનો દ્રોહ કરે ભગવાનના દ્રોહનું પાપ લાગે છે, માટે આજ તો બહુધા આખો સત્સંગ એવો છે। શું એવું સાહેબ? વિષયના બારા બંધ કર્યા, ભરતભાઈ શું કહે છે? લગભગ ગઈકાલે કે પરમ દિવસે પણ આપણે આ વાત વાંચી હતી, હે એટલે પાકું થઈ જાય ને, હાલી બરાબર ઢળવી પડે ને તો બરાબર બંધ થાય ને એમ નારાયણ ભગત એવું કહેતા કે કથા છે ને એની વારે વારે કોઈ વક્તા એવો હોય ને તો રિપીટેશન કરતા હોય એમ, કે વક્તા બહુ સારા છે ઉથેલું સારી મારે છે કે ઉથલું મરે તો પાકું થાય ને, એ સિવાય પાકું ન થાય એમ. એટલે ઘણીવાર અમારે વક્તાની કસોટી હોય કે સામે બધા તમે એટલા બધા જૂના બેઠા હોય કે અમે તો હાવ નવા હોય, અને તમને બધું આવડતું હોય અને બધું જ્ઞાન હોય. પણ કથા રસ છે એ, જેમ આપણે ખોરાક ખાઈ છીએ અને હોજરીમાં પરિવર્તન પામે છે. આયુર્વેદમાં હોજરીને ગ્રહણી કે ગ્રહણ કરે એનું નામ ગ્રહણી. અને એ ગ્રહણીમાં કાંઈક તકલીફ થઈ ગઈ, કંઈ જંતુ આવી ગયું અથવા તો કંઈ પણ વાયરલ ઇન્ફેક્શન લાગ્યું, તો પછી ઝાડા થઈ જાય, ડાયરિયા થઈ જાય, કાંઈ ટકે નહીં. હા, એ સંગ્રહણીનો રોગ થયો એમ આયુર્વેદમાં કેમ ને. પછી એને દવા આપે તો ધીમે ધીમે ગ્રહણી હરકી થાય અને પછી પાચન થાય એમ. પરિવર્તન થાય ખોરાકનું, શક્તિમાં રૂપાંતર થાય છે, ગ્રહણીમાં અંદર હોજરીમાં જાય છે. એ બધી એટલી બધી સૂક્ષ્મ પ્રક્રિયાઓ છે કે આપણે તો ખાઈને પૂરું કરી દઈશ, બાકી બધું તો ભગવાન કરે છે એમ. જો આપણે જ કરવું પડતું હોય તો આખો દી પેટ હલાવી તોય પૂરું ન થાય. આપણે તો એટલું બધું ખાધું હોય એમ કે કોઈ વાતે પાચન થાય નહીં એમ. પણ ભગવાને એવી આ કુદરતી અંદર ગ્રંથિઓ મૂકી છે કે ભાઈ હોજરીમાં જાય ત્યાં લીવરની અંદરથી 300 પ્રકારના એવા કેમિકલ જરે કે પછી હોજરીમાંય તે બધું ધીમે ધીમે પાચક રસ ભળતા જાય. છેક મુખા મોઢામાંથી ચાલુ થાય, લાળ ભળે, આ બધા રસ ભળે ત્યારે એ બધું થાય છે એમ કથા છે ને. એમને સાંભળવાથી પૂરું ન થાય, જેમ ગ્રહણીમાં અનાજ ગ્રસાય છે, પીલાય છે, એનું રૂપાંતર થાય છે, એમ આપણને કથા સાંભળ્યા પછી મનની અંદર પણ એક ગ્રહણી મૂકી છે. એનું નામ મન, સાયકોલોજીકલ રીતે અને બાયોલોજીકલ રીતે તમે વિચારો તો સૌથી મોટામાં મોટી ગ્રહણી તો મનમાં છે. માણસ અડધો હાજો અને અડધો માંદો એ મનથી ન જ પડે, ઘણા વધારે મનથી જ માંદા હોય છે, શરીરથી તો હાજર જ હોય છે. મનની અંદર કઈ ગ્રહણી મૂકી છે? મનની અંદર કઈ ગ્રહણી મૂકી છે? જે આપણે વિચારી છીએ અને જે આનું લેવા જેવું છે લઈ છીએ, એ એક એવી ગ્રંથિ મૂકી છે કે એ ગ્રંથિને માસ્ટર ગ્લેન્ડ કહે છે. મોટામાં મોટી ગ્રંથિ ત્યાં છે, એને કહેવાય પિટ્યુટરી ગ્રંથિ. એમ પિટ્યુટરી ગ્રંથિ ભણવામાં આવતું, મોટી મોટામાં મોટી ગ્રંથિ અહીંયા મગજમાં છે. અને એની અંદર જે બધા રસ ઝરે છે, આપણે જે કાંઈ સાંભળીએ છીએ, ઘણી વખત કોઈને કથામાં બહુ સરસ ઊંઘ આવી જતી હોય, એમ શું કરવાનું, ઊંઘ આવી જતી હોય, મનમાં રસ નથી એમ, નીરસ મનથી કરે છે. પૂજામાં આપણને ઊંઘ આવતી હોય તો નીરસ મનથી પૂજા થાય છે. એટલે નરસિંહ મહેતાએ સૌથી વધારે ખોદણી કરી હોય તો ઊંઘ નહીં કરીશ. એક બહુ સરસ કીર્તન નરસિંહ મહેતાએ રચના કરી કે જા જા નિંદરા હું તને વારું, તું છે નારી ધુતારી રે. જા જા નિંદરા હું તને વારું, હે નિંદરા કહે હું તો નથી રે ધૂતારી. નિંદ્રાને કોઈ ધૂતારી કે? આપણે તો નિંદ્રા આવે એના માટે તો ઊંઘની ગોળી લેવી પડે છે. એટલે નરસિંહ મહેતાને અરે ઊંઘ પણ વાત કરે, આપણી અરે ન કરે, આપણને તો સીધા બગા આવી જાય ને હુઈ જાય. નિંદ્રા કહે હું તો નથી રે ધૂતારી, એ હું છું સૌની પ્યારી રે. ભક્તોની બહુ પ્યારી તો જ ભક્તોને કથામાં ઊંઘ આવી જાય ને. આપણે મૂળ ટોપિક તો ગ્રહણીનો છે, પણ આપણને વિક્ષેપ કરનારા પરિબળ આપણે ભેગા લઈને બેહી તો કોઈ દિવસ ભગવાનની ભક્તિ સારધાર કે નિર્વિઘ્ન ન થાય. જે કોઈ ભક્તો આગળ થઈ ગયા કે અત્યારે થાય છે, એ બધાય સજાગતાપૂર્વક અને સાવધાનીપૂર્વક જેણે કર્યું છે ને એને કંઈક મળ્યું છે. બાકી ગાફલપણે રહ્યા છે એને તો બધાય નડવા આવે અને ગમે એ કરી જાય. આ તો કેમ કે ધર્મશાળા છે, એમાં તો બધાને ઉતારા હોય ને. નિંદ્રા કહે હું તો નથી રે ધુતારી, હું છું સૌની પ્યારી રે, પશુ પંખીને સુખડાયા પૂ હે દુખડા લઉં છું વિદારી રે, જા જા નિંદ્રા હું તને વારું. તો એ નરસિંહ મહેતા પાછા એને વશ થાય એમ નથી, એમ એ પાછા આગળ એવા બરાબરના લે છે આડે હાથે એને તે. હે જોગી લૂંટા તે તો ભોગી લૂંટા, લૂંટા છે ઘર બાર સંસારી રે. આમાં એવું ને કે ઊંઘમાં ગયા હોય તો ચોર આવીને લઈ જાય, ગરદન કાપી જાય તોય ખબર ન પડે. એમ આપણે જો કથામાં ઊંઘી જાય કે પૂજામાં ઊંઘી જાય તો પછી આ કથા ઘરે ક્યાંથી? એમ રસ્તો તો એક જ છે, આ તો બધા ઉપરના બધા પોપડા છે. બાકી મનને જે ઇન્દ્રિયો છે એને આંખ છે, કાન છે, પગ છે, હાથ છે, સ્પર્શ છે, બધું જ નાકે છે. અહીંથી તમે ખાલી સંકલ્પ કરો કે ભાઈ હાલો મારે મારે ગામડે જવું છે તો પોગી નથી જતા ફટ દઈને. ઘડીકમાં મનને તો કાંઈ કાંઈ કોઈ ગતિ એટલી બધી તીવ્ર છે કે એ મનન દ્વારા જો બ્રહ્મનો સંગ કરે, મહારાજે વચનામૃતમાં કીધું ને મધ્યનું 31મું, જો મનન દ્વારા બ્રહ્મનો સંગ કરે તો એને અહીંયા બેઠા બેઠા અક્ષરધામનો આનંદ આવે. હે જોગી લૂંટા તે તો ભોગી લૂંટા, લૂંટા છે ઘર બાર સંસારી રે. નરસૈયાના નાથને ભજીએ તો નિંદ્રા રહેશે ન્યારી રે, જા જા નિંદ્રા હું તને વારું. હું કીધું નરસિંહ મહેતાએ દ્રઢાવ, જે ભગવાનને ભજવા માટે જેને કંઈક નક્કી કરવું હોય કે ભાઈ મારે મહારાજની પાસે જવું છે અને આને આ દેહ કરીને ભગવાન ભજી લેવાય. છેલ્લા પ્રકરણનું 13મું વચનામૃત મહારાજે વાંચ્યું અને એમાં કીધું કે એકાંતિકપણું કેમ રે, ગમે એવા દેશકાળ આવે છતાં પણ એકાંતિકપણું ન જાય તો એને માટે દ્રઢાવ અતિ જરૂરી છે. એ કે હું જો ભગવાનને રસ્તે હાલું તો આ મારું તો કોઈ કાંઈ નહીં બગાડી શકે એમ. તો મહારાજે એ છેલ્લા પ્રકરણના એ એકાંતિકપણાનું જે વચનાવૃત છે 13મું, એ વચનાવૃત છે ને એ આપણે માટે બહુ જ હાર્દ સમાન છે. જે સાધક છે એણે ભગવાનને રસ્તે કેમ હાલવું જોઈએ, એમાં મહારાજે પોતાની રુચિ, પોતાની નિષ્ઠા, પોતાનો દ્રઢાવ એટલો સરસ વર્ણન કર્યો છે. મહારાજે પ્રશ્ન જ એ જ કીધો કે ભગવાનના ભક્તને એકાંતિકપણું આવે તો જ એ ભગવાનના ધામમાં જઈ શકે. એકાંતિકપણું એટલે શું? એક જ અંત છે, ભગવાન સિવાય બીજું કોઈ નહીં. મહારાજ કે અમને આ સંસારની અંદર એવી અમાને નિષ્ઠા છે કે ગમે તેવું સુખ આવે, દુઃખ આવે, વિપત્તિ આવે, સંપત્તિ આવે, પણ અમને ભગવાનની અતિશય મોટપ અંદર સમજાણી છે. જો આ એટલા માટે આ વચનામૃત વાંચવાનું છે ને વારે વારે, એટલા માટે વાંચવાનું છે, કથા એટલા માટે વારે વારે સાંભળવાની છે કે આપણને આપણું મન પણ બહુ લૂંચું છે, ગમે ત્યારે છેતરી જાય ને એ મનની અંદર આ પિટ્યુટરી ગ્રંથિ છે, એ ગ્રંથિ આપણા શરીરની અંદર જે સ્વયં સંચાલિત કામ કરનારા માણસો બધાય છે કે જે હૃદય છે, શ્વાસોશ્વાસ છે, પછી લોહીનું દબાણ છે, આ બધી વસ્તુ છે એ આપણી ઈચ્છા મુજબ નથી કામ કરતી. એમ એ પિટ્યુટરી ગ્રંથિ છે, એની અંદરથી જે સ્રાવ એકદમ રસ જે નિષ્પન્ન થાય છે એને લઈને એ બધા કામ કરે છે. હવે જો આ પિટ્યુટરી ગ્રંથિમાં એટલે કે મનની અંદર આપણે એવું ઠસાવી દઈ કે નહીં મારે પણ મહારાજનો જે આદર્શ કે ગોલ કે દ્રઢાવ કે નિષ્ઠા હતી એવું મારે અંતઃકરણમાં ફિટ કરી દેવું છે, આપણું મનોચિત્રણ મહારાજનું જે મનોચિત્રણ છે એની હારે કરી દેવું છે, એને બરોબર કરી દેવું છે. એટલા માટે આપણે આ સાંભળવાથી મોટામાં મોટો ફાયદો આ થાય છે. જો આપણે સાંભળી પણ કાંઈ પરિવર્તન ન આવે કે અંદર ગર્યા પછી પણ કાંઈ નિષ્પન્ન ન થાય તો નકામું જ. એટલે જેટલા જેટલા એ ઘણા કે ને, અમે તો આ કોરોનામાં નવરા બેઠા હતા તો કે આને સાંભળી નહીં ખા, આને સાંભળી નહીં ખા, આને સાંભળી નહીં ખા. સાચી વાત છે ને, સાંભળીને શું કર્યું, જવાબદારી કાંઈ ન લીધી એમ, સાંભળીને નાખી દીધા એમ. સાંભળ્યા પછી કંઈક એક્શનમાં, પુટ ઇન ટુ એક્શન વોટ યુ નો એમ, જે તમે જાણો છો એને એક્શનમાં કંઈક ઉતારો એમ, તો ફાયદો છે એમ. ગુણાતીતાન સામે એક વાતમાં લખ્યું કે આપણને ભૂખ લાગી હોય ને રોટલા પેટે બાંધીને આટા મારી દો, હાવ પેટથી નજીક જ છે, હાવ નજીક એકદમ એમ, ચોંટાડી દેવાનું. તમને એવું લાગે તો ફેવિસ્ટિક કે ફેવિકોલ લઈને ચોંટાડી દો ફાંદી ઉપર એમ, તોય કાંઈ અસર થાય? કોઈ અસર ન થાય. પણ મહારાજ વખતે એ ભક્તોએ પણ શ્રીજી મહારાજના જેવા દ્રઢાવ હતા, એવા દ્રઢાવ એમણે કર્યા તો કેટલા ફેરફાર થઈ એમ. એમના જીવનની અંદર જે કાંઈ નબળાઈઓ હતી ઊભી પૂછડીએ ભાગી ગઈ. એવું કે હરપના ઓલા ઉંદરના ઘરમાં છે ને, હરપ ગરે તો ઉંદરા ઊભી પૂછડીએ ભાગી જાય એમ. સર્પ છે એ કાંઈ બધી મજૂરી કરીને ઘરનો બનાવે, એ કે આ બધા મહેનત કરે છે એ આપણા જ છે ને. ઉંદરા ભોણ ગાણે છે એ બધા આપણા જ છે ને, આપણા ફાધરે જ પહેલેથી વ્યવસ્થા કરી દીધી છે. બે કામ થાય આપણને તો ખોરાકે મળે ને મકાને મળે, બે કામ થાય. એ રીતે આપણે આ બધી વસ્તુ શીખીને આખરે આપણા મનની અંદર એવો દ્રઢાવ ફિટ કરવો જોઈએ કે અમારે પણ, મારે મનમાં પણ આ જ દ્રઢાવ રાખવો જોઈએ. ગમે એવું સુખ દુઃખ આવે, ગમે એવી સંપત્તિ વિપત્તિ આવે, પણ મહારાજ કે અમને ભગવાનની અતિશય મોટપ અમે જાણી છે, એને લઈને આ સંસારની અંદર મોટા મોટા રાજાઓની રાજલક્ષ્મી, રાજ સમૃદ્ધિ આ બધું જોઈને અમને લેશ માત્ર ભાર આવતો નથી. મહારાજે કેટલું એમને પોતાની રીતે અંતઃકરણની અંદર ફિટ કર્યું હોય છે. અને ભગવાનથી અધિક અમને આ દુનિયામાં કોઈ વસ્તુ લાગી જ નથી. જે આપણે પણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પોતાના છેલ્લા શ્વાસ સુધી બોલતા એમ, છેલ્લે જ્યારે સ્વામી 2 તારીખે ધામમાં ગયા એ દિવસે પણ સ્વામી સતત કથા વાર્તાના પીપાસુ હતા એમ. સ્વામી છેલ્લે પણ હરિભક્તો નજીકના હોય તો એને કહેતા કે આ મનની અંદર ક્યારેય પણ સ્ત્રીનો સંકલ્પ નથી થયો એમ, આવા મહાપુરુષ ક્યાં મળે એમ. કે જે નાનપણથી 14 વર્ષથી ત્યાગને પંથે હાલ્યા, પછી છેલ્લી ડેસ્ટિનેશન આવી ગયું, મહારાજ નજીક દેખાય છે, અને સ્વામી પણ બોલતા કે મને અંતરમાં એટલો પ્રકાશ દેખાય છે અને મહારાજ નજીક જ છે એમ. અને ત્યારે પણ સ્વામી આ શબ્દ ઉચ્ચારતા કે કોઈ દિવસ મનમાં પણ સ્ત્રીનો સંકલ્પ નથી આવ્યો. અને આવડી મોટી ગુરુકુલ રૂપી ક્ષેત્ર બનાવ્યું, પ્રવૃત્તિ કરી, સ્વામી કાંઈ નિરાંતે પલાઠી વાળીને બેઠા નથી. એક નંદ સંતોએ જેટલી મહેનત કરી હતી ભગવાનને જાજાજી ઓળખે એને માટે, સ્વામીએ પણ કદાચ એનાથી આગળ વ્યાઈ ગયા એમ કહીએ તો કંઈ ખોટું નથી. એટલી બધી પ્રવૃત્તિ કરી પણ છેલ્લે સ્વામીને એક જ ઓડકાર હતો કે નહીં, ભગવાન ભેજ્યા છે અને મહારાજ હવે નજીક દેખાય છે, આ ગુરુકુલ એ કંઈ મેં ગળે ઘંટ નથી બાંધ્યો એમ. નહીંતર ઘણી વખત માણસ પોતાના ને પોતાના કાર્ય અને પ્રવૃત્તિમાં ગૂંચવાઈ જાય, કરોળીઓ જેમ પોતાના જાળામાં ઘૂસી જાય એમ. એટલે મહારાજ કે અમે ભગવાનમાં મન એવું ચોંટાડી રાખ્યું છે કે ભગવાનથી અધિક અમને કાંઈ દેખાણું નથી. વજ્રની ખીલી ને વજ્રની પૃથ્વી, મહારાજ એવું દ્રષ્ટાંત આપ્યું, કોઈ વાતે નોખું ન થાય એમ. અને એવી ભગવાનની સાથે પ્રીતિ બાંધી છે કે કાળ કર્મ ને માયા આ ત્રણેય બહુ ડેન્જર છે. કાળ કર્મ ને માયા એ ત્રણમાંથી એકય પ્રીતિને તોડવા સમર્થ નથી. અને અમારું મન એમ વિચે કે ભાઈ હાલો આપણે આ પ્રીતિમાં હવે બહુ થઈ ગયું, પણ અત્યારે થોડાક જૂના થાય એટલે પછી આપણને શું થઈ જાય કે હવે બહુ થઈ ગયું, હવે આપણે ઘણા વરા કરી લીધું એમ. એટલે એ મનની છેતરામણી છે કે હવે હાલશે એમ, હવે બહુ કાંઈ જાજુ કરવાની જરૂર નથી, આપણે તો કેટલા વર્ષોથી કરી છે. પણ કોઈ 40 વર્ષ કે 50 વર્ષથી ગાડી ચલાવતા હોય અને એવા એક્સપર્ટ બની ગયા હોય ને, પછી એમ કે હવે હું તો એક્સપર્ટ થઈ ગયો, હવે મારે કંઈ ગાડી ચલાવવામાં કાંઈ બહુ વાંધો નથી, હું થોડો ગાફલ થાવ તો હાલે એમ, હાલે તરત એક્સિડન્ટ થઈ જાય એમ. એટલે ગાફલાઈ છે એ આપણા મનમાં ઘૂસે નહીં, એટલા માટે મહારાજે આ અંત્યનું 13મું વચનામૃત એકાંતિકપણું કેમ રહે? એમાં નિત્યાન સ્વામી, ગોપાળાન સ્વામી આ બધાય સંતોને બેસાડીને મહારાજે આ પ્રશ્નની શરૂઆત કરી છે. અને મહારાજનો જે દ્રઢાવ એ પણ છે કે મહારાજ કે અમે જ્યારે આ સત્સંગમાં આવ્યા હતા ત્યારે મુક્તાન સ્વામી સાથે પણ એ જ ઠરાવ કર્યો કે શેર હોય, મેડી હોય, મોટા મોટા રાજ દરબાર હોય ત્યાં અમને જરા પણ ગમે નહીં. રસ જો આપણને ક્યાં રસ આવે છે ને એની ઉપરથી માણસની પ્રગતિ ને અધોગતિ બંને નક્કી થાય છે. જેને વિષયમાં રસ આવતો હોય છેલ્લી ઉંમરે પણ એને એમ થતું હોય કે સારું થયું આપણે આ જીવતા રહ્યા ને એ દરમિયાન આ નેટ આવી ગયું, આઈફોન આવી ગયા ને આ યુટ્યુબ આવી ગઈ, નહીંતર જોવાનું રહી જાય. મુંબઈમાં અમને એક ભગત મળી ગયા તો બિચારા ભગત બહુ સારા પણ એને સિરિયલ જોયા વગર ન હાલે. અમે ત્રણ ચાર દિવસ થોડાક લેટ થઈ ગયા હતા એટલે જવામાં પ્રોગ્રામમાં, એટલે બે ત્રણ દિવસ સંજયભાઈના ઘરે ને પ્રકાશભાઈના ઘરે રહ્યા હતા. તો એ ભક્તો અમુક અમુક હોય ને પોતાના રસ બિચારા નિખાલસ થઈને કહી દીધું. હકીકતે આપણે એવા હોવા જોઈએ, આપણે અંદરથી કેવા છીએ કોઈ જાણી જ ન હોય, કે એવા કપટી થાય તો કોઈ દી કલ્યાણ ન થાય અને કોઈ દિવસ આપણું પરિવર્તન ના આવે. તમે ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટરને કહો જ નહીં અને કે તમે ડિગ્રી શેની લીધી, મને કંઈ થતું હોય તમારે તપાસ કરવાનું, મેં પૈસા દીધા બધું દીધું હવે તમારી જવાબદારી, એમ લાંબા થઈને હોઈ જાય તો ડૉક્ટર હાજા કરી દે. કહેવું જોઈએ કે ભાઈ મને પેટમાં દુઃખે છે, વાહામાં દુઃખે છે, માથામાં દુઃખે છે, આંખમાં તકલીફ છે, આ બધું કહેવું પડે. અને હકીકતે પાછા ડૉક્ટર આગળ તો નિખાલસ નથી થતા એવું તો નથી, બધા કહી જ દે છે કારણ કે એટલા બધા પૈસા ચૂકવવા પછી તો એમને હાજા થઈ જાય, વારે વારે વિઝિટની ફી ચૂકવવી. ડૉક્ટર આગળ દર્દને માર્યા કેટલા નિખાલસ થઈ જાય છે, પણ જીવની અંદર રાગ, આ બધા વિષયના દોષ, એટલા બધા સ્વભાવ ઘર કરીને બેઠા છીએ કે ગુરુ આગળ કે ભગવાન આગળ જો આપણે નિષ્કપટ થતા ન શીખીએ તો કોઈ દિવસ સુધારો જ નહીં આવે. એટલે એ ભગત બિચારા નિખાલસ થઈને કે સ્વામી મને એક સિરિયલ જોવાની એવી આદત પડી કે બરાબર 8:30-9 વાગે ને તો કોઈક બોલાવે ને તોય મને ગમે નહીં, અને એવું મનમાં આહક ઉપડી જાય એમ કે મળો આ અત્યારે ઘો ક્યાં આવી, એમ કોઈક મહેમાન આવે કે ઓલું આવે તો એટલી બધી અંદર તકલીફ થાય કે વા અત્યારે આ લપ ક્યાં આવી, એમ આની સિરિયલમાં એટલા લેલું થઈ જાય. પાછા પૂજા કરે, તિલક ચાંદલો કરે, બધું કરે, આવું કંઈક ને કંઈક ગોખલો રાખ્યો જ હોય. ઓલું કે ને બ્રાહ્મણે રાખ્યું આનું ઘર, આપણે તો નામ ન દેવાય પણ કે મફતમાં લઈ જાઓ ને, કે આપણે મારે કાંઈ બહુ ઝાઝા પૈસા નથી જોતા, અત્યારે 50 લાખ કિંમત છે પણ હું તમને 15 લાખમાં દઈ દઉં છું, પણ એક મારે છે ને બહુ ઝાઝી કાંઈ બહુ માથાકૂટ ન હોય, વર્ષમાં એક વખત મારે આવવાનું હોય, બીજને દિવસે નિવેદ ધરવા આવવાનું હોય, માનતા હોય અમારી એટલે કે. તો બોલો કે ભાઈ આટલું સસ્તું 50 લાખનું મકાન જો 15 લાખમાં મળી જતું હોય તો હું ખોટું ગોળ્યું, ભલે ને બીજના દિવસે આવીને નિવેદ કરી જાય કે. પણ હવે ત્યાં તો બે ચાર પાંચ મોટી દાઢીવાળા પકડીને લઈ આવ્યા અને મોટો કાતો, પછી બોલા બ્રાહ્મણભાઈ તો બિચારા આવી તો ગભરું, એણે તો કોઈ દી જોયું જ ન હોય આવું, કે આ હું તો બકરાને ગમે એમ કરીને ઢળીને અંદર લઈ આવ્યા. અને ભાઈ અમારે માનતા છે કે અને આજે અમારો દાડો છે. બોલો બિચારો ગભરાઈ ગયો, ઊભી પૂછડીએ ભાગી જાય એમ આપણે માનતા કરીને બેઠા હોય, ના ના આટલું તો હાલે, ક્યાંક ખૂણે ખાંચકે પણ આપણા દ્રઢાવમાં કાંઈ ફેરફાર થાય તો ન હાલે એમ. ભગવાનના જેવા દ્રઢાવ છે એવા દ્રઢાવ મહારાજ કે અમને શેર મેડી રાજ દરબાર કોઈ વસ્તુ ક્યાંય ગમે. અને અમે મુક્તાન સામે યારે પણ એ ઠરાવ કરી રાખ્યો હતો કે જ્યારે તમે મહારાજના દર્શન કરાવી દો પછી તો આપણે બે વન હોય, પર્વત હોય, ઝાડ હોય, એકાંત ઠેકાણું હોય ત્યાં બેસીને ભગવાનનું ધ્યાન કરીશું એમ. અને એ દ્રઢાવ તે દિવસે હતો અને આજે પણ છે એમ, ચડતો ને ચડતો રંગ. મહારાજે મુક્તાન સ્વામીને કીધું, સુખ સ્વામીને કીધું કે આ એમનો રંગ છે એ ચડતો ને ચડતો રંગ છે. હરિભક્તોમાં પણ એવા કેટલાય ભક્તો હોય, બહેનોમાં પણ એવા કેટલાય ભક્તો હોય કે જે મહારાજ સ્વયં એમને યાદ કરતા હોય કે નહીં આમનો ચડતો ને ચડતો રંગ છે. પણ એ ચડતો ને ચડતો રંગ ક્યારે થાય? ભગવાનથી અધિક એના જીવમાં કોઈનું સ્થાન ન હોય ને ત્યારે થાય. આપણે થોડા દિવસ પહેલાં એ વાત કરી હતી કે વિદેશની અંદર રહીને પણ એક ભક્ત છે એવા, કે એણે નક્કી કર્યું મારા જીવનની અંદર આ છ જણાની એન્ટ્રી જ નહીં. ક્યાં છ જણા? કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા અને દેહાભિમાન. અમુક આપણા પોતાના સર્જિત છે અને અમુક ભગવાનના સર્જિત, પણ એને મારા જીવનમાં રાખવા નથી. તો એને કેટલી બધી અંદર પ્રેરણા જબરજસ્ત ફોર્સ કરી ગયો હશે કે આજે લગભગ 15 કે 20 વર્ષ થઈ ગયા એમણે પોતાનું મોઢું અરીસામાં નથી જોયું. મને એ સવાલ થયો કે મેં કીધું તમે દાઢી કેમ કરો, કાંઈક તિલક ચાંદલો કરવો હોય તો એ કેમ કરો? કે પ્રેક્ટિસ, કે પ્રેક્ટિસ કરી લઈ તો પછી ક્યાં વાંધો હોય એમ. ગુરુ મહારાજે ઘણી વાર પ્રેક્ટિસનું દૃષ્ટાંત આપે ને, પટેલને ઘેર ભેં વિયાણી એમ, કેમ તો ભેંસને આવી પાડી એમ, તો એના છોકરા હશે તો દૂધ પીને બરાબરના મજબૂત બની ગયા છે. તો ડેઇલી જન્મીને ત્યાંથી એવી રમાડે એવી રમાડે, એટલે રમાડતા રમાડતા ખભે ચડાવી દે અને ઉપર મેડી ઉપર લઈ જાય એને. હેત એટલું બધું હોય ને એટલે એને ભાર ન લાગે. એટલે કે હેત ન હોય તો પછી ભાર લાગે, સાધુનો ભાર લાગે, ભગતનો ભાર લાગે, કોઈ બાજુમાં પોહાય નહીં આપણને કે આ ક્યાં આવ્યો એમ. પણ મહારાજને હેત કેટલું બધું હતું, ભગવાનને ભગવાનના ભક્ત એની સાથે એવી હેત કે પ્રીતિ બાંધી રાખી કે અમારું મન પણ એમાંથી ન ઉખાડી શકે, આ કાળ કર્મને માયા તો ન જ ઉખાડી શકે એમ. તો એ પાડીને ચડાવી દે ઉપર, વળી પછી હેઠી એમ કરતાં કરતાં ભેંસ થઈ ગઈ મોટી એમ. તોય પ્રેક્ટિસ, બોલો પ્રેક્ટિસ કેટલું કામ કરે એમ. એના ઘરે મહેમાન આવ્યા, એને કે બોલો શરત લગાવીશ? બોલો એ ગભરાઈ ગયો સીધો, કે શરત છે નહીં? કે અરે કે હો હો રૂપિયાને લાગી જાય, કે હવે એ જમાનામાં હો રૂપિયા, અત્યારે આપણે આ વાત તો બહુ જૂની હશે એમ. એટલે કે શું કે તો કે ભાઈ આ ભેંસ ઉપાડીને અગાસી મને ચડાવી દેવાની બીજે માળે એમ. હવે મૂરખ છો ને કે ભેંસ થોડી ચડતી છે, કે એમ ભેંસ થોડી ચડે, કે આ કંઈ ઉપડે કે આ જાનવર છે ને આપણે માણા છીએ, કે એમ પશુ છે આ. એટલે કે ના બોલો હું ચડાવી દઉં તો તમે 4 રૂપિયા આપી દો ને. તો એણે ચડાવી દીધી એમ, અને ઓલાને 4 રૂપિયા ઢીલાઈ કરવા પડ્યા એમ. પ્રેક્ટિસ મેન ઇઝ પરફેક્ટ કહેવાય ને. તો આ ભગત છે એ પ્રેક્ટિસ, એ કે 15 વર્ષથી મને પ્રેરણા ક્યાંથી મળી? કે નારાયણ ભગત હતા, એણે કોઈ પોતાનું મોઢું જોયું નથી અરીસામાં, અને એ પોતાના ચહેરાને ભૂલી ગયા હતા. તો આપણે બહુ મોઢું જોજો કરી, ભલે મારી ઉંમરે અત્યારે 70 વર્ષ થવા આવી છે, પણ છતાંય કે જો મોઢું જોઈ તો દેહના તો ભાવ છે એ ભજવા વગર રહે જ નહીં. દેહના ભાવ છે એ તો ભજવા વગર રહે જ નહીં. હવે ક્યાં એવા ભગત હોય કે જેના અમુક, આમાં મહારાજે સત્સંગી જીવનમાં અમારા ધર્મશાસ્ત્રમાં લખ્યું છે, સ્ત્રીઓ આવતી જતી હોય, નાના બાળકો રમતા હોય, અરીસો સામે આવે, આ બધી વસ્તુ આવે એટલે માણસની કેટલી મૂર્ખાઈ છે ને કેટલી સજ્જનતા છે ને એની ખબર પડી જાય. છોકરા આવે તો રમત કરવાનો ભાવ થાય, સ્ત્રીઓ આવે તો આમ જરાક હરખું કરી લઉં, કે આમ મોટું બડું હરખું કરી લે અને આમ તૈયાર થઈ જાય. હવે કાંઈ કોઈ એની સામે જોવે એમ હોય નહીં, અને છતાંય આ બધા ભાવ અંદરથી પ્રગટવા માંડે. અરીસો આવે અને અરીસામાં તે આપણને બધું જોવાનું મન થાય કે નહીં આપણે 60 વરે આવા દેખાતા હતા, 70 વરે કેવા દેખાય, ઘણા સેલ્ફી લઈ લઈને થાકતા જ ન હોય, આખો દિવસમાં જોઈ રાખે, અઠવાડિયા પહેલાં મારી સેલ્ફી આવી હતી હવે કેવી થઈ એમ. એટલે કે આ બધા ભાવ છે એ મારામાં પડ્યા છે, એ ભાવ મારે કાઢવા છે. કોકનામાંથી પ્રેરણા લેવી, અને એ પણ કેવા કે જે આપણા કરતાં ખૂબ આગળ હોવા જોઈએ, આધ્યાત્મિક રસ્તે એ આગળ હોવા જોઈએ. એટલે આપણે એમની સાથે પ્રેરણા લેવાથી આપણને બહુ મોટો ફાયદો થાય છે. એને તો ફાયદો થઈ ગયો છે. સત્શાસ્ત્રો પણ શ્રીમદ ભાગવત જોઈ, કે પછી હરિલીલા કલ્પતરુ, કે હરિલીલામૃત, ભક્ત ચિંતામણી જોવો, નિષ્કુળાન સામે 113 કે 127 કે 128થી લગભગ છેલ્લે સુધી 158 સુધી પરચા પ્રકરણ લખ્યા. શા માટે પરચા પ્રકરણ લખ્યા સ્વામીએ? જ્યાં પણ તમે દ્રષ્ટિ કરશો થોડુંક મનોમંથન કરીને તો આપણને દેખાય કે શાસ્ત્રમાં, ભાગવત જેવા શાસ્ત્રમાં પણ ભગવાનની વાત થોડી છે, ભગવાનના ભક્તોની વાતો જાજી છે. ભગવાનની વાતો તો બહુ ઓછી હોય. ભાગવતમાં સ્પેશિયલી પોષણ કથાઓનો લખ્યો આખો ગ્રંથ, એક આખું ચેપ્ટર કે આ બધી પોષણ કથાઓ, એ પોષણ કથાઓમાં ધ્રુવજીની વાત લખી, પ્રહલાદજીની, આ બધા અમરીશ રાજાની વાત લખી. તો શા માટે એમ? પોષણ જ્યાંથી મળતું હોય ને એ આપણે ગ્રહણ કરવું જોઈએ. એમ ભગવાન કે મારા કરતાં પણ હું મારા ભક્તને પહેલી પ્રાયોરિટી આપું છું. એનું જીવન, મારું જીવન તો કદાચ બહુ ઊંચું હોય એટલે બધા આપણે એમ કહીએ ને એ તો ભગવાન છે, ભગવાન તો એમ કરીએ કે આપણે થોડા કરી શકીએ એમ, એમ કહીને આપણે છટકી જઈએ કે નહીં મહારાજને તો એવો દ્રઢ હોય પણ એ તો બધું કરી શકે. પણ મહારાજ કે એવા ભક્તોના આખ્યાનો કોઈ ગાશે, સાંભળશે તો એના પણ પાપ પિયા જશે. હવે દાદા ખાચરની જાન લઈને મહારાજ ગયા ભટવદર છે, પાછા આવ્યા ત્યાં સુધીના કેટલા કળશ, કેટલા વિશ્રામ લખ્યા બિહારીલાલજી મહારાજે, કેટલા વિશ્રામ લખ્યા અને એમાં કેટલી બધી અદ્ભુત બધી વાતો લખી. હવે આપણને એમ થાય કે દાદા ખાચરની જાન લઈને મહારાજ જાય પરણાવે ને આ બધી આખ્યાનો કે, એમાં પણ છેલ્લે લખ્યું કે આ આખ્યાન કોઈ કહેશે, સાંભળશે, જન્મ જન્મના પાપ એના બળી જશે. હવે આપણી કોઈક જાનના ગુણા ગાય તો પાપ બળી જાય? બળી જવા જોઈએ. આપણે એવા ભક્ત થવું જોઈએ કે નહીં હાલો ભાઈ ફલાણા ભગતની જાન ગઈ હતી અને એમાં અત્યારે તો જાય છે કે હાલો સંતોને હાર પહેરાવવા લઈ જવા છે એમ, પણ અત્યારે તો નિયમ છે એટલે પછી ન થાય. એ વખતે તો મહારાજ હતા તો સંતોને જાનડિયું કરી એમ, પણ અત્યારે તો જાનમાં કંઈ સાધુ ન શોભે એમ. માંડવે તમે સાધુને લઈ આવો તો એમ તો હવે તો હમનું અમંગળ કહેવાય એમ. જ્યાં મંગળ હોય ત્યાં મંગળ, બાકી અમંગળ એમ. પણ કેવા આખ્યાન લખ્યા! આપણે તો વાત એ કરવી છે કે જેમાંથી પ્રેરણા મળતી હોય એમાંથી પ્રેરણા સૌથી વધારે ભગવાનના ભક્તને કે સંતને પોતાના આદર્શના ઠેકાણા નક્કી હોય કે નહીં મારે દાદા ખાચર જેવું થવું છે, પર્વતભાઈ જેવું થવું છે, કે આના જેવા ભક્ત થવું છે, એમ અમારે સંતો હોય તો એને મુક્તાન સ્વામીનો કે નિત્યાન સ્વામીનો આદર્શ. અને કદાચ એ તો થઈ ગયા, અત્યારે આપણા જીવનકાળ દરમિયાન નથી એમ. અત્યારે આપણા જીવનકાળ દરમિયાન જે જીવિત હોય એને પણ ખાસ આદર્શ બનાવવા જોઈએ. પણ આપણને એના સ્વભાવ આડા આવે ને એટલે આપણે ના પાડી દઈએ, ના ના આવે એ તો આ આપણે ઓળખીએ ને એ તો કેવા છે એમ. એટલે થોડાક દિવસમાં આપણને અભાવ ને અવગુણ આવી જાય છે. એટલે મહારાજે કીધું કે મનુષ્ય હોય ભગવાનના ભક્ત તો એનામાં પણ મનુષ્ય ભાવ ન આવવો જોઈએ. એ પણ અક્ષરધામના મુક્ત છે એવો જો આપણે ભાવ લઈને તો આપણા મનમાં આ બધું ફિટ થાય અને તો આપણા પણ ઓટોમેટિકલી જેમ શ્વસન તંત્ર હાલે છે, હૃદયના ધબકારા છે, લોહીનું દબાણ, આ બધા કોષ છે એ પિટ્યુટરી ગ્રંથિના આધારે આ બધા કામ કરે છે અને એક વખત એ ડેટામાં સેટ થઈ ગયું તો પછી એ પ્રમાણે જ કરે છે. અને એ જ રીતે આપણા મગજમાં પણ એવું સેટ કરી દઈ, એને માઇન્ડ મેપ કહેવાય, માઇન્ડ સેટ કહેવાય કે નહીં મારે હવેથી આમ કરવું જ તો પણ થઈ શકે છે. એટલે નિષ્ઠા એનાથી આપણું એકાંતિકપણું રહે છે. એટલે સ્વામીએ અંત્ય પ્રકરણનું આ જે 13મું વચનામૃત છે, ગમે એવા દેશકાળ આવે, શરીરમાં પણ હાજા માંદા થાય, સંપત્તિ વિપત્તિ પણ આવે, સુખ અને દુઃખ પણ આવે, તો એ વખતે મહારાજે જે ઠરાવ કર્યા હતા એવા ઠરાવ રાખી અને ભગવાનનો નિશ્ચયમાં જરાય ડગમગાટ ન થવા દઈ તો કે આ એકાંતિકપણું છે એ રહે. અને છેલ્લે સામે એક જ વાત કરીને પૂરું કર્યું કે ભાઈ ચિંતામણી રહી અને બીજું બધું ધન ગયું તો પછી કાંઈ ગયું નથી, અને જો બીજું બધું ધન રહ્યું અને ચિંતામણી ગઈ તો પછી કાંઈ બચ્યું નથી એમ. એમ આપણા જીવનમાં પણ જો ભગવાન અને ભગવાનના ભક્ત કે સંત એની આરે જો બરાબર આપણને હેતપ્રીત અને એવી બંધાઈ ગઈ તો એ ચિંતામણી છે. વાત તો એ છે, ઓલી બધી લૌકિક ચિંતામણીની વાત નથી કે લૌકિક ભૌતિક સુખ સંપત્તિની વાત નથી. આધ્યાત્મિક રસ્તે હલવાવાળા માણસો માટે કે જીવો માટે ભગવાનના ભક્ત અને સંત એનાથી અધિક કોઈ બીજું પ્રીતિનું પાત્ર ન બને. કદાચ પોતાના લોહીના સંબંધી હોય અને એ પણ એનાથી અધિક ન થાય એવા પણ મહારાજે ઠેક ઠેકાણે વચનામૃતમાં વાતો કરી છે. આ બધી વાતોને આપણે આપણા મગજમાં લઈને થોડું ગ્રહણશીલ થઈ મનન કરી કથારસને જ્ઞાનરસમાં જવા દેવાનો, મનન કરીને જ્ઞાનરસને પછી વિજ્ઞાનરસમાં કન્વર્ટ કરવાનો, રૂપાંતર થવું જોઈએ. એ વિજ્ઞાનરસને પછી આનંદરસમાં કન્વર્ટ કરવાનો અને એ આનંદરસ પાછો એવો કન્વર્ટ કરવાનો કે એ કેફ ઉતરે જ નહીં, નિત્યાનંદમાં જતો રહેવો જોઈએ એમ. નિત્ય આનંદ, નિત્ય આનંદ. ઊંઘમાં પણ એને આનંદ હોય, પૂજામાં પણ આનંદ હોય, કથામાં પણ આનંદ હોય, અને આખો દિવસ આઠે પોર કે ને કે ભગવાનના ભક્ત છીએ, આનંદના સમુદ્રમાં ઝીલતો રહેવો જોઈએ. એટલે આપણને પણ મહારાજ આ બધાએ સરસ આયામો આપ્યા છે. આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ કે આ ગુરુકુલ જેવું નૈમિષારણ્ય તીર્થક્ષેત્ર, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું જીવન એક ભાગવત સંત કહેવાય, અને એ પણ આપણે માટે અતિ આદર્શરૂપ એવા અત્યારે પણ આપણને ગુરુ મહારાજ આ બધા સંતો મળ્યા છે. એટલે આપણે પણ જો પ્રેરણા લેવી હોય તો ક્યાંયથી ઉછીને લેવા જેવું નથી, એમ સ્વયં લેવી હોય એને તો જડી જ રહે છે. એટલી વાત સાથે પૂરું કરી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિ શ્રીધર સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજ વાસુદેવ હરિ માધવ કેશવ કામદ કારણ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, ગઈકાલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે વિદ્યાર્થીઓએ 33 કલાકની ધૂન કરી, સાથે 51,000 જેટલા દંડવત, 5100 જન્મંગલ સ્તોત્રના પાઠ અને 11 લાખ મંત્ર જાપ દ્વારા સ્વામીનું વિશેષ ભાવપૂજન થયું. મહારાજના ચરણોમાં એ ભક્તિ સમર્પિત થઈ હતી. બીજું, સ્વામી આજે વાત કરી એમ ઘણા એવા સંતોને ભક્તો પણ ભક્તિવાળા હોય, સંતો અને મહારાજને વિશેષ રાજી કરવા માટે જ્યાં પણ જેવી રીતે જરૂર પડે, જેવી સેવાની જરૂર હોય એવી સેવાના એવા ભાવ સ્વરૂપે પોતે આવીને તૈયાર થઈ જતા હોય. હમણાં થોડા દિવસોથી નવું સત્રનો પ્રારંભ થયો, ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ પ્રારંભ થયો. નાના બાળકો હોય, નવા વિદ્યાર્થીઓ હોય, તેમને આપણે નાના હતા ત્યારે તો ખૂબ રમ્યાશું, આનંદ કર્યો હશે, નવી નવી ગેમ્સ રમ્યા. મોટા થઈને ધંધા બિઝનેસ કરીને પણ આજે ઘણા બધા આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને આપણા હરિભક્તો હરરોજ સાંજે વિદ્યાર્થીઓને થોડી નાની મોટી ગેમ્સ રમાડવા માટે આવે છે. એ ભક્તિવાળા 2-5 ભક્તોને યાદ કરું, પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી સ્વામી પાસે આવશે, સ્વામી એમને પ્રસાદી અર્પણ કરીને રૂઢ આશીર્વાદ પાઠવે. અને વિશેષ ઘણા બધા ભક્તો છે, ઉંમર ભલે મોટી થઈ હશે પણ ક્યારેક ક્યારેક બાળકો ભેગા ભળીને પણ આપણી વીતેલી પળોને આપણે જરૂર યાદ કરી શકીએ. હું પ્રફુલ્લભાઈ માખેસણા છે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એમની ટીમ છે, જ્યારે પણ વિદ્યાર્થી આનુષંગિક કંઈ નાનું મોટું કાર્યક્રમ હોય તો એ જરૂરથી આવતા હોય છે. પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી પાસે આવશે. પ્રફુલ્લભાઈને વાત કરી હતી પણ પ્રફુલ્લભાઈ કે ના સ્વામી, મારે કોઈ એવી ઈચ્છા નથી, મારી વાત વિશેષ થાય પણ વિશેષ સંતોના આશીર્વાદ મળે એટલા માટે યાદ કરીએ છીએ. આશીષભાઈ સાકરિયા, રસિકભાઈ કપૂરિયા, નિમેશભાઈ મુંગરા અને ગોવિંદભાઈ ગણાત્રા બંને ભાઈઓ કાયમ આવતા હોય છે, સ્વામી પાસે આવે સ્વામી એમને આશીર્વાદ પાઠવે. અને બીજા વિશેષ જે ભક્તોને એવી રીતે થોડીક અનુકૂળતા હોય તો જરૂર સાંજે સાંજે આવે અને એક નાનકડો ગ્રુપ બને, તો જ્યારે પણ વિદ્યાર્થી અનુરૂપ ક્યાંક નાનું મોટું આયોજન હોય તેમાં ભાગ લઈ શકે. બીજું, આજે ગામ ફાટસરના પરમ ભક્ત શ્રી વશરામભાઈ લાલાભાઈ જાગાણી 75 વર્ષની ઉંમરે પ્રભુ સ્મરણ કરતાં કરતાં મહારાજના ધામમાં ગયા છે. વિશેષ મહારાજ પોતાના ધામનું સુખ પ્રદાન કરે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે ધૂન કરીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ